અને કાપતી વખતે આપણને દુઃખ થાય તો એ ના ખવાય. તો મરઘી કાપી હતા કાપી શકાય, પછી હાથ આપણું વીક છે તો ફરાક લઈએ તો હાથ ને નુકસાન કરે. એ કાપી શકે એનો હાથ એવું થઈ ગયું ભાઈ, આપણે ના કપાય ને લોહી જોઈ હોય ના કરે ને મને તો ઉલટી થઈને ગભરામણ થઈ જાય એમ કેવું. મને ગભરાણ કરો, ગભરામણ કરાવે, કલાક કરાવે એટલે આપને કેવું, એને કેવું ખરું ખરું ફેન્ડ હોય તો મારે ગભરામણ કરાવી હોય. જેને આપડે આ ખેલાડીએ ને એને ભય નું મારું દાસી જાય બરાબર, જેને આમ ત્રાસ પામે આમ ત્રસ્ત આમ આ ખેલાડી ત્રાસ પામે નાહી જાય તો આપણે જોડ જીવ બચાવવા કેટલો દુઃખ છે એને કરો. અને જયારે આપડે એમ કહીએ ઘઉં ને કહીએ મારે બધા બાપા છે તો એ નહી નાહી જાય પણ આપડે મનુષ્ય કરીને પછી આપડે યોગ કર્યો હોય કે દાદા ભગવાન દાદા ભગવાન કરતા હોય, અગર તો લોકો જોડે હિંસા ના કરીએ, લોકોને દુઃખ ના આપીએ, તે આપણે જે કમાઈએ મનુષ્ય તરીકે તે ખોરાક ખાધો તો કમાયા. માટે ખોરાક ના જે દોષ એમાં ખોરાક કમાયા તે જે જીવો ને ખાધા તેમાં 10% એમને ગયા બરાબર. એટલે 10% એમને જે મળ્યા એમને શું થયું એમની ઉર્ધ્વગતિ થાય બરાબર. એવું આ બધા નિયમો છે એટલું પણ. એટલે પેલો નાનો જીવડું છે ઊંચું થતું જાય એટલે એના 10% મળ્યા. તે આપડે 90% રહ્યા તેમાંથી આપડે આગળ વધી. અને પેલા તો ચાલતા ચાલતા જે ત્રાસ પામે એવા તે તો મરઘી કાપતી વખતે બૂમ પાડે તે આપડે જો કદી ભાંભળી હોય તો ત્યાં મહિના સુધી તો ઊંઘમાં સપના બૂમ પડે, કારણ કેટલો ત્રાસ થતો હોય. એક જાળી હોય તો બૂમા બૂમ કરે છે મરઘી, પછી કાપે તો કેટલી એટલે હું વળી બેસીને કાપે. બીજો અવાજ નીકળી બીજો અવાજ. ભગવાને કહ્યું છે તું ગમે ત્યારે ત્રાસ આપીશ એ ત્રાસ તને પાછો આવશે બરાબર. તારે રિવેન્જ કર્યું કે છે બરાબર રિવેન્જ. હા, તેથી ભગવાન અહિંસા નો માર્ગ હોય એમાં જીવને દુઃખ ના થાય. આ ખાજો કે કેન્દ્રીય જીવ એ વેજીટેબલ ગરીબ છે ખાવ નથી ભાવતું એ બધું બહુ ભાવે દહીં દૂધ માખણ બધું ખાવ ને પેલું અડાય નહીં આપણે અને આત્માને વ્યવહાર કરે બે ના બીજું બધું તો બધું કાર્ય બીજો અરજો ડોલર જેવો વાપરવા તેમ વાપરજો. પણ આ બે નહીં આ બે માં કઈ અઘરી ચીજ છે કે તને લાગે તો કશી અઘરી એના વગર શું નહીં ચાલ્યું હતા બધી બધું ચાલે. હા કોઈ દુખાડી આપે કીધી કેમ કરે બકરી ના બચ્ચા ને ખાઈ ગયા આપડે તો આપડા બચ્ચા ને કોઈ ખાઈ જાય શું થાય. બકરી ને બિચારી બહુ ત્રાસ થાય પણ શું કરે બિચારી છે તે આવી ગયા. હા ગાડી તો આપણને મુંબઈ લઈ જાય છે, આપડે એમાં દોડધામ કરવાની જરૂર જ નથી. એમતા લોકો દોડધામ કરે બરાબર, એના કરતા બીજું કામ કરો ને, ગાડી બેઠા બેઠા આપડું જેટલું એટ્રેક્શન એટલું જ કૃપા. બરાબર, આપડા મુંબઈ માં મહાત્મા હોય છે ને, પછી એ કે છે ભેલી સ્પીડે પવન આવ્યો, પેલા ને તો બહાર દુનિયા કે છે એ આમ થઈ જશે, આમ થઈ ગયું, તને ગભરામણ કરાવડા તો કરું, બધું સારું છે. હા, એટલે આપડા મહાત્મા ને કશી અને પછી શીખવાઈ દીધેલું કે બારણા બધા બંધ ના કરી, વાત આવતો એક બારણું બધા બંધ કરી, એક જ બારણું ખુલ્લું રાખજે જેથી પવન ભરી જશે, એટલે એની મેરેજ નહીં પહે. પવન નો નિયમ એવો છે કે પવન ભરે જાય એટલે પછી પહેરી દીધું, બહાર નો વંટોળ્યું હોય તો બીજી બાજુ ખુલ્લું હોય તો પહે ને પહે નીકળે. આપડે બંધ જ કહી દઈએ તો જેમાં પૈસામાં લોકો બંધ કરી દે છે, એ પૈસા આવક એટલી રાખવાની, આવક નહીં તો પછી આવક બંધ થઈ જાય અને પાછી બધું આવક જો ચાલુ રાખતી હોય તો આવક ચાલુ જાય. એવું આ બધું વંટોળ વંટોળ બધા એક એવું કે પવન ને વધારે નહીં લેવા, પાછલું બાંધું બંધ કરવાનું અને લક્ષ્મી ને વેવડાવવા માટે પાછલું બાંધું ખુલ્લું રાખવાનું. હા, પવન તો આપણને બધું નુકસાનકારક, તોડી નાખે બરાબર, અને મારી નુકસાન કરે, તકતા ઉડાડી મેળે આપડા, બરાબર, તકતા ગોઠેલા ઉડાડી મેળે. હા, એટલે નુકસાનકારક છે. એટલે પાછલું બાંધું લક્ષ્મી તો તાજી આવે તો જ કામ, આરતી બંધ થઈ રહ્યા છે એ વાપરવાની, એટલે પાછલું બાંધું ખુલ્લું રાખવાનું. તમારે બધું બંધ છે ને? જી, બીજું બંધ છે ને બધું? શું આ પેલું આપડે નોન વેજીટેરિયન બધું? ના ના દાદા, હું તો ખાઉં છું, ના બંધ નથી મારે તો, હું તો તમને આચું કહું મને વાંધો નથી, પણ એને સમજો એક વાર કે શું સમજવાનું. આ જે છે આપડે દુઃખી છે ને, આપડે જાતે સમાવીએ તો આપણને દુઃખ થતું થાય ખરું. આ દૂધી છે, કોરું છે, રીંગણા છે, બટાકા કાપીએ તો આપણે દુઃખ થાય ના? ન થાય બરોબર, કેમ કે આપણને એની ઇમોશનલ સમજી શકતા નથી ને, સમજે ને? હા, અને મરઘી જાતે કાપીએ તો આપણે કાપી શકાય નહીં, એટલે કેમ લાગે છે? બરોબર છે, તો એ હાર્ટ આપણું એક્સેપ્ટ કરતું નથી એને કાપવાનું, તો પછી એની વસ્તુ આપણે ખવાય નહીં. હવે હાર્ટ એક્સેપ્ટ નહીં કરતું એ વાત તો ચોક્કસ ને, આપડે કાપતી વખત ન કપાય અને એ બૂમ પાડે વર્ગી આપડે સહન ન કરી શકીએ, એટલું આપણું હાર્ટ કોરું થઈ ગયેલું છે. કેવું થઈ ગયું? અહિંસા ધર્મ પાડી ને એટલું કોરું થઈ ગયેલું છે, હવે કઠણ થઈ શકે નહીં. પછી એને ઉપર ઠોક ઠોક કરી પછી કઠણ થતું જાય, પણ એને નુકસાન કરે છે બધું. એટલે મેં એને કહ્યું તાર મને કે છે હવે આજથી બંધ કે છે. અને ગાંધી તો આપણે ક્યારે બેભાન હતા, એ બેભાન કરનારી છે. વિતરાગી રસ્તો ને એટલે અમે આમ દબાણ ના થાય, અમે સમજણ પાડી કે આમાં આટલો ફાયદો ને આટલું નુકસાન. અને આ વિતરાગો નો ધર્મ કેવો છે? હવા લાભ નો ધર્મ. હવે કે છે કે ભાઈ આ ઘઉં એ બધું બાજરી બધું ખાઈએ તે જીવડા ખરા, એ બધા જીવત છે, પણ એ જીવો ને લાગણીઓ આપણને સમજી શકતા નથી, એટલું એ બેભાન છે જીવો. અને આપણું ભાન એટલું ઓછું છે, આ ખબર પડે ને? એટલે ભગવાને છૂટ આપી કે તમે ખાજો, જે તમને એનું લાગણીઓ તમને ખબર ના પડે એ બધી જ ચીજ ખાજો, કે છે ખાજો તેમાં કે છે એ જીવો નો પાપ લાગે તેનું શું? કે છે કે તમે જે એ ખાઈ અને જે તમે ઊંડા કાર્ય કરો, અહિંસાનો માર્ગ લો, બ્રહ્મચર્ય પાળો, બીજું કઈ કરો, લોકો અબલાઇઝિંગ કરો, એ બધા જે કમાઈ કરો એમાંથી 100% મળ્યા હોય તો 10% એમને ભાગ જાય છે. કારણ કે દંડ તમને થયો 10%, એમને માર્યા એને મારી કરે છે, એ 10% એમને ભાગ જાય છે. એ એમના ઉદ્ધિકરણમાં હેલ્પિંગ કરે છે, બીજા અવતાર ઊંચો જાય છે. એટલે જો આવી ઇફેક્ટિવ હોય તો આપણે એનો વાંધો નથી, એક ઇન્દ્રિયમાં ગમે તે ખાવા. સાધુ આચાર્ય કે અહીં સુધી પહોંચો, બટાકા ફળ એ જયારે આપણે ના બને તો કઈ વાંધો નહીં, કારણ કે હજુ એની ઇમોશનલ આપણે તમે સમજી શકતા નથી. સમજ હોય ને, બટાકા ડુંગળી એ બધું તમારે ન બને કઈ એનો વાંધો નથી, એ ઠોકી વાળવા નથી. આ તમને સમજી શકતા હોય શું બટાકા કાપીએ તો આપણને શું કહ્યું તમને કેમ લાગે છે આ વાત? 100% સાચી વાત છે. હા, પણ જે કઈ બને નઈ તો પોસિબલ જરા કરજો, બને તો ના બને તો ના. હું સમજી ગયો, જો ટેવ પડી ગયેલું હોય તો તમે જાણો. આપડે અધોગતિ જવા માંગતા નથી, અધોગતિ દુઃખ આપડે સહન કરી શકીએ એમ છીએ નઈ, આપડે હાથ ના કોમળ છીએ. તમે સમજ પડી ને, કોમળ તમારો નાકો બધા છે નઈ, આપડો હાથ કોમળ નહીં વધારે નાજુક કે સ્વભાવ ને ભગવાન ના કહેલો કોઈ જીવડે ને મારતા પેલો તમને અહિયાં ઘરમાં પહેરતી બહાર મૂક્યા હો, પણ મારી ના નાખો અને આ લોકો ધુમાડો કરીને હળગાઈ મળે. એટલે થોડું ઘણું આપણે સમજવું જોઈએ વિતરા ગુરુ સાયન્સ. અમે તમને બટાકા કે એ માટે તમને કહી હવે ના સ્વીકાર કેજો, એ લાગણીઓ દેખાતી જ નહીં માણસ પછી, કે સ્વીકાર સ્વીકારવા માટે કઈ સાયન્ટિફિક એ હોવું છે ને સાધન. લોકો બુદ્ધિશાળી છે, લોકો હવે સારું કે એમને ઠોકા ઠોક ચાલે નહીં. વાત તો ભગવાન કહે સાચી છે બટાકામાં, પણ તમને એની લાગણીઓ દેખાવી જોઈએ ને, દેખાય દેખાય લાગે છે, દેખાય ત્યાં સુધી વાંધો હે જે વસ્તુ આપણને ઘણું દેખાય છે. મારે માથે હાથ મૂકો, હવે આજથી નહીં લઉં કે પેલો લેતા દેશ માં હતો. વડવા બેસે મારો ચાર બાર આવે શું લાવી દે. Thank you. ફિનિશ અંતિમ ચાલ તને હું આપું ઉંમર ના પ્રમાણ ઘેરવે ને તારી જેવી ઉંમર તો બધું ઘેર તમને કેટલા વર્ષ થયા મને 37 માઉસ વધે એવા ખોરાક નહીં દેખાવા શરીર ફ્રેશી થઈ જાય એવું નહીં ખોરાક કરવા આપડે ઉચકવાનું આપડે પછી બેન કઈ ઉચકવાનું એટલે બેબી ઉચકવાનું પપ્પા જી હેડો ભાઈ બહાર ચલાતો નથી સેલ મૂકા પડે સાચી વાત છે છ સેલ જતા હશે આપડે કાંઈ નઈ બેટરી ના સેલ ભરેલા હોય પાવર પૂરા થાય કલાક ગુસ્સે ચડ્યો હોય તો આપણને ગુસ્સો ના ચડે વાસનભાઈ પૂછે છે વાસનભાઈ પૂછે છે આપણે જન્મ્યા ત્યાર થી માંડીને આ જ્ઞાન લીધું ત્યાં સુધી નું જે થયું હોય કર્મો એના માટે આપણે આગલા જન્મ માટે થોપવું પડે કે બીજા કોઈ કર્મો માટે કે પાછલા ભાવ ના કોઈ કર્મો રહી ગયા હોય એના માટે આ ભાવ થઈ ગયા હોય અને બીજું આ મેરી આજ્ઞા પાડે ને એ પુણ્ય કર્મ એના હિસાબ આપણે ભૂપેન્દ્રભાઈ ને સાને ત્યાં બેઠક પોતાના સ્વરૂપમાં હોવી જોઈએ પોતાના સ્વરૂપમાં જ્યાં બેઠક છે એને કોઈ ઉપાધી એ ઇન્ડિપેન્ડન્ટ છે અને બીજી બેઠકો ખોલે છે એ બધી ડિપેન્ડન્ટ પણ જય સચિદાનંદ સારું લાગે એ જગત માં કેમ કરી રહેવાય થોડો વખત કંટાળો આવે થોડો વખત સારું લાગે એ જીવ એમ જગત માં કેમ કરી રહેવાય કેમ કાણ લગન નું બરાબર અહીં બેહાડી રાખે તો કંટાળો આવે પણ દાદા પાસે બેસી રહેવાથી કંટાળો નથી આવતો દાદા ના આવે તો ના કારણ કે પોતે પોતે કંટાળા માં બેસતા નથી ને પોતે કંટાળા માં બેઠા હોય તો આપણે કંટાળો આવે પોતે પરમાનંદ માં બેઠા હોય એમની બેઠક ક્યાં હોય પોતાના સ્વરૂપ માં બેઠક હોય સ્વરૂપ સિવાય બીજી કઈ હોય ને એ તો ટેન્શન પહેરી જાય જો જગત આખું ટેન્શન ચૂકી જાય છે શું કે છે લલિતાબેન અમેરિકા કે ઇન્ડિયા એવું કઈ કોઈ ગમે તે દરિયામાં સેફ સાઈડ જગ્યા ના રાજા ની ગાડી પર બે આવે તો સેફ સાઈડ નઈ સેફ સાઈડ જગ્યા ખોરી કાઢી પછી નહીં તમને અમારી સેફ સાઈડ જડેલી એટલે એમને કશું વાંધો જ નહીં. અમેરિકા આમ ઇન્ડિયાનું ઇન્ડિપેન્ડન્ટ થાય તો એમને વાંધો નહીં, ઇન્ડિયા છે તો અમેરિકા નું ઇન્ડિપેન્ડન્ટ થાય તો વાંધો નહીં, અમને વાંધો નહીં. અમારે શૂન્ય છે તત્વ થી જે પૂર્ણ છે પર્યાય થી તે, શૂન્ય છે અદ્વૈત થી જે પૂર્ણ છે દ્વૈત થી તે. તત્વ કરીને આત્મ તત્વ કરીને એનામાં સંકલ્પ નથી, વિકલ્પ નથી, શૂન્ય છે કે તત્વ કરીને એને કે છે પૂર્ણ. પર્યાય થી પૂર્ણ થાય છે જયારે અવસ્થા થી પૂર્ણ થાય ત્યારે બધું સંકલ્પ વિકલ્પ ના બધા પૂર્ણ થયેલા હોય. શૂન્ય છે અદ્વૈત થી, અદ્વૈત થી શૂન્ય છે અને દ્વૈત માં બેઠો પાછું પૂર્ણ થયું. દૈત એટલે હું ને મારા કર્મ, કર્મ ના આધારે હું ને મારા આધારે કર્મ, એ દૈત કહેવાય. આ લોકો જુદી જાતને સમજાવે કે જગત માંથી હું જુદો છું એ દૈત કહેશે. જુદો નથી તો હું કઈ જાતનો છું તે કોકના ખેતરમાં શાક લઈ આવજે, જુદો છું ને. તું ભૂખ્યો હોય તો જાજે જમવા, જુદો નથી. એને આ શું કે તું એક રે, એક રે તું જગત ને જગત એ પરમાત્મા તું એક રે. એટલે સીધી અદ્વૈત નો અર્થ ખોટો કરે છે. અદ્વૈત એટલે શું, હું ને કર્મ, કર્મ ના આધારે હું ને મારા આધારે કર્મ. અને પેલું કર્મ જુદા ને હું જુદો, અદ્વૈત. એક બે પદ બોલાવો બોલાવો. જવું છે નેક્સ્ટ ઇયર ઇન્ડિયા ની દીકરા ઈ નથી. હવે આવતે વર્ષ ઇન્ડિયા જવું છે કે આવતી સાલ ઇન્ડિયા જવું છે. બિઝનેસ કરવો છે, બિઝનેસ કરવો છે. ધંધામાં કાયમ નફો જ આવે છે બધે કર્યો ધંધા ભીગલ છું મને ખબર નથી કર્યો નથી ખબર નથી મેં કર્યો નથી મહેનત કરવા છતાં ખોટે આવે એવું હિન્દુસ્તાન માં શું કહી જાય. ખુબ મહેનત કરી હોય તે સલાય ખોટે આવે ખુબ જબર શું કારણ છે એની પાસે. તો તપાસ તો કરે, તપાસ કરી બધું કર બધું કારણ શું આધાર છે કે આધાર પુરાવો છે. બધા બધા દુકાનો કાઢે છે એના જે ધરાક છે તેના માટે આપણે શું કરવું પડે, દલાલ રાખવા પડે. દલાલ બધે કઈ આવે નહીં તેને ચાલે, મોટા સ્ટોર વાળા હોય તે બધા દલાલ રાખવા પડતા. તારે કોણ કઈ આવતું શું ધંધો કરવાનો દેશમાં જઈને? કન્સ્ટ્રક્શન, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. હસમુખભાઈ નિર્દેશન કેતા હતા મને કે છે કે સાહેબ મને છોડતા નથી કે છે એ બી એન્જિનિયર થયા ને એટલે સાડા ત્રણ ચાર હજાર લેવલ પગાર મળતો હશે. સાહેબ મને છોડતા નથી કેમ ના છોડે સાહેબ ના મારે છે તે બિઝનેસ કરવો જ કે એક સબ કોન્ટ્રાક્ટર હતો કે મારી જોડે પાર્ટનરશીપમાં આવી જા અને સારો માણસ છે કે મારે કરવો છે કે કર્મચારી ને કહેવાનું કે ભાઈ મારે તો એમ નથી ભાવતું, મને ભાવતું નથી. કે ના માને જ નહીં, કે છે ચાલે જ નહીં. કે તમે એમ કે વાઈફ મારી જોડે ઝઘડા કરે છે તો $1000 વધારે પગાર આપે તો નોકરી કરો, નહીં તો નોકરી બંધ કરજો. કે વધારે $1000 આપે તો પછી આપણે રહેવાનું. આવો આવો જય તને શું પગાર આપે જય સચિદાન. કઈ વાતચીત પૂછી આ બધું જગત શેના આધારે હતા? મેઇન એક્સેલ ક્યાં આગળ છે? જાણવું તો જોઈએ ને, ના જાણવું જોઈએ. કઈ સાલ બી થયો? બધું હોય છે પણ માનસિક બધું બહુ વિકૃત થઈ ગયું, મન વિકૃત થઈ ગયું. શું થયું? ઇન્ડિયા ગયા પછી પડશે એમ ને, આશામાં આશામાં લાસ્ટ સ્ટેશન આવીને એક માણસ ને આમ આશામાં આવતી ચડાવશે આવતી ચડાવીને કરતા લાસ્ટ સ્ટેશન આવીને સુખ હોય છે. રસ્તો જ ના ઇન્ડિયનો માટે, ફોરેન માટે બરોબર છે. વિધાઉટ ઇન્ડિયન બીજા લોકોને બધા બરોબર છે. તમે જે આ સુખ હોય છે તમારો આ રસ્તો જ નહીં. એ રોડે જુદો, એ વાતે જુદી. સુખ ખોળો છો તમે, તને અત્યારે સુખ પડ્યું નથી ને, તો પછી હવે કેટલી વધી ઉંમર થઈ? 35 થયા ને? 29 નથી પડતું. છોકરા ખાવાય નહી દે, સુખ કેમ નથી પડતું એનું કારણ શું છે? શું એવી ભૂલ રહી જાય છે કે સુખ પડતું નથી? ડોલર છે, સરસ રહેવાનું છે, સરસ બધું એ છે, ચીજો છે, પણ સુખ કેમ પડતું નથી? તું ચીટિંગ કરી રહ્યો છું બધા આખા જગત ને ખેતરી રહ્યો છું. ચીટિંગ કરવાનો ગુનો સારો કહેવાય ખરો? શું તારું નામ છે? ભરત. ભરત ભરત ખરેખર ભરત છું. તારું નામ ભરત નહી? માય નેમ ઇઝ ભરત. એમાં આય કોણ? હું પણ કોણ? ભરત. માય નેમ ઇઝ ભરત. ભરત એ નામ છે, મારું નામ છે. હું માય વોચ એટલે વોચ ને તો બે જુદા છો, એ નક્કી થઈ ગયું. તું કોણ? માય નેમ ઇઝ ભરત કહેનારો તું કોણ? જે એ પાછું એવું બોલે છે, પગ મારા છે, પેટ મારું છે, આ મારું છે, માથું મારું છે, આંખો મારી, આ બધા ઇન્દ્રિયો મારી છે, મન મારું છે, બુદ્ધિ મારી છે, ચિત્ત મારું છે, અહંકાર મારું છે, બધું કહે છે. એ કોણ છે? મારી ગયો બોલે છે ને, મારો ઈગો જેમ વધી ગયો છે એ બોલે છે ને, એ કોણ છે? તે કોઈ સાયલન્ટ છે કે તે આ બધો વિચાર નહીં કર્યો? નહીં કેમ? એમ પ્રોફેસર કહેલું શીખવાયું નહીં? ઉપાધિ ઉપાધિ હાય ઉપાધિ ટેન્શન ટેન્શન ટેન્શન ગમે ખરા તને? છતાં જગત આખું ટેન્શનમાં સપડાઈ ગયું છે. કારણ કે પોતાના સુખ નો માર્ગ જ જોયો નથી. અને તે ફોરીને માટે નથી, આ હું વાત કરું છું, ફોરીને માટે નથી, ઇન્ડિયન માટે જ છે. આ ઇન્ડિયન સુખ નો માર્ગ ના જડે, કારણ ચીટિંગ કરી રહ્યા છે. શું નામ છે? ભરત. હું ભરત છું, ચીટિંગ કરી રહ્યા છે. તું ને તું તું છે જાણતો નથી, અને નથી તે તું તો આરોપ કરું છું. ભરત તો તારું નામ છે, એક ઓળખવાનું સાધન છે. નહીં કે યુ આર ભરત, ભરત નામ નો તું માલિક છું. યુ આર ઓનર ઓફ ધીસ નેમ ભરત. એવું નથી સમજાયું? એન્જિનિયર નો એન્જિનિયર ભરત છે, તું નથી. ભરત ને ડિગ્રી મળી, તું ના. મેરેજ તારું નથી થયેલું, આ ભરત નું થયેલું. તું કહાં એવો, એનો તપાસ નાખવો જોઈએ. આપડે ખરેખર છીએ એ કેવું જોઈએ, અને ભરત તમારું નામ છે એવું જાણવું જોઈએ અને કેવું જોઈએ. હું ખરેખર આ છું કે એને બધું હું ભરત જ છું એમ કે છે નિશ્ચયથી, એટલે ચીટિંગ થાય. ચીટિંગ થાય એટલે દુઃખ પડે. આપણા ઇન્ડિયા માટે આ ભૂલ થાય છે, તે ફોરેનર માટે નહીં. કારણ કે જે લોકો પુનર્જન્મને સમજે છે, જે લોકો કર્મોની થિયરી જાણે છે, મેં કર્મ કર્યું ને તેનું મારે ભોગવવાનું છે, તેને આ બધી છે. શું કર્મને માનું ના માનું? તો પછી એ ફોરી વાત નહીં માને. ફોરી વાત એમ જ જણ પુનર્જન્મ જેવું વસ્તુ જ નથી. ફરી થોડાક આ બોલે એ વાત જુદી છે, પણ સિદ્ધાંતિક રીતે એ સમજી શકે નહીં. એટલે એમને માટે કામ નો નથી. એમને તો ભગવાન આ બધું જે કરી રહ્યા છે બધું ભગવાન જ કરી રહ્યા છે. શું એ કોજ એને ઇફેક્ટમાં પડેલા નથી, અને આપણે કોજ એને ઇફેક્ટમાં પડીને આગળ ગયેલા છીએ. વોટ ઇઝ કોજ? શું કહ્યું? તારો જન્મ થયો એ કોજ ખરો કે નહીં? અરે આ બધાના કોજ તું ભણ્યો તે કોજ, તારી પાસે કોજ હોય ને. હા તો ઘરાકો આવે છે એ બધા પાસે ઘરાક કોઈ મોકલતું નથી. લોકો સ્ટોર ખોલી લે છે બસ એટલું જ જાણે છે, પણ એમ તપાસ નહીં કે ઘરાક કોણ મોકલશે એવું પહેલેથી વિચારતો જ નથી. ઘરાક કોણ મોકલતું છે? તાર કે છે ઉપર તો કોઈ બાપો નથી, ઉપર ખાલી આકાશ બધે ધ્યાન. હું વગર કમના ઉપર આંકડો કરીએ શું અર્થ છે? ઉપર ફેગ ની તપાસ કર્યા વગર લોકો કે ઉપર ઉપર ઘણા ક્રિએટર છે, તેની ભગવાન પોતે રહેલા છે. ભગવાન ભગવાન જ છે. હવે ક્રિએટર ને મારવા છે અને ઉપર વાળા ભગવાન ને માનવું હશે, બે કેમ પોસાય? પોસાય ખરું ક્રિએટર ને મારવા? તો ભગવાન જ મારી દેવું છે. માટે ભગવાન જો આમાં ક્રિએટર માં છે એવું તારે સમજમાં આવશે, ઉપર વાળાની ભાંડગળ તું ખોટી છોડી દઈશ, તો તું આને વાત ને સમજીશ. ને સમજાય કેમ? કરી આ જગત ખરેખર કોને બનાવ્યું છે? આ જગત ઉપર જો હોત નઈ તો હું ખેલાડીને આવું બોલું છું 15-20 વર્ષથી, તો મને ક્યાંનો ઉપાય લીધો હોત કે અમારું નામ બોલવું નીકળ્યો હતો? છે ને એમ ચાલે. બે જાતનું જ્ઞાન આપણે ત્યાં, એક ભ્રાંતિનું જ્ઞાન અને એક વાસ્તવિક જ્ઞાન. વાસ્તવિક જ્ઞાન થી ઉપર કોઈ છે નહીં, અને ભ્રાંતિનું જ્ઞાન થી ઉપર છે. એટલે જગત ના બહારના લોકોને પૂછે તો હું કોઈ ઉપર છે. વાસ્તિક એટલે જેને વિચારક લોકો છે તેને સમજવું હોય તેને માટે આ કહું. શું કહ્યું? અને બહારના લોકોને માટે શું કહું? ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ. શું કહું? કારણ નાના છોકરા કે ભગવાન બનાવ્યું, મોટા સંતો કે ભગવાન બનાવ્યું. હવે વાસ્તિક વાળા જાણે જાણવું હોય તે જ પૂછે મને કે ખરેખર શું હકીકત છે દાદા? તો હું કહું ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. આ જગત વિજ્ઞાન થી ભૂસેલું આ જગત છે. દિવાળી પધલ થઈ રહ્યું છે, અને આ પધલ માં જે કોઈ આયા જગત માં એ બધા પધલ માં પધલ જ ઉભા થયા કરે. તારે પધલ કોઈ ઉભું થતું નહી થાય. શું નામ છે? ભરત. ભરત ભરત મારું બગાડ્યું એમ કે તને એમ થાય ને પછી કે આ મને મારી પાસે આવું ક્યાંથી પછી મારી હવે સોલ્વ કેવી રીતે કરું તું? જે બદલ ઉભું થાય એને સોલ્વ તો કરવું પડે ને નહીં ડાક્ટર? ના કરવું પડે એને સોલ્વ તો કરવું પડે ને. સોલ્વ ના કરે તો મનમાં ગુજાયા કરે. એટલે આ સોલ્વ ના થાય તેથી માણસો આખો દડો ઘૂંચાયા કરે ને ટેન્શન થયા કરે. માણસ ને ટેન્શન થાય જીવન જીવવાનું હોય તો કેવું સરસ. એક જ દડો ઠરેમ હોય તો શરીર કેવું સરસ બંધ બંધ પાવરફુલ થઈ જાય. તારે એક બધા ટેન્શન થઈ જીવેલો નહીં ને. ટેન્શન થઈ જીવન બને ખરું. ટેન્શન થઈ જીવન માણસ ને જીવતા મરેલા હોય તે મરીને મરેલા જીવતા મરેલા એમાં ફેર નહી. જીવતા મરેલા આવડશો કેવાય. જીવતા મરેલા આવડશો. પણ એક દાડો જે જીતા મરાય તો બઉ સારું. એટલું આઈડલ રહે એક મિનિટ આઈડલ કરી રાખી શકે એમ છે. જુવાન છે બધા નો રખાય. હજુ બધા જુવાન છે એટલે ના રખાય. ગણપણ રહે બઉ ચાલીસ પીડી શરીર નું બળ ઘટે એટલે માનસિક માનસિક તોફાન વધારે જામે. શું કહ્યું? પછી માણસ મુજાય કરે બધું મુજાઈ મુજાઈ પછી મરી જાય. શું કહ્યું? જવાની એના ઓર્ડર માં ના રહ્યા તો પછી મુજામણ તો છે. ઘડપણ બધા શરીરે બધું એ થઈ ગયું હોય બધા દાંત નાદારી કરે. કોણ નાદારી કરે? નાદારી ના કરે બધા રહી છે બધાની પાસે. ડોક્ટર ક્યાં સુધી હમું કરે? જ્યાં સુધી શરીર સારું હોય ત્યાં સુધી હું જોવાની હોય ત્યાં સુધી નાદારી કાઢેલો નાખશે. શું કરે એટલે આપણા સાયન્ટિસ્ટો મુકતા ગયા છે. વિજ્ઞાન મુકતા ગયા. શું મુકતા ગયા? જે વિજ્ઞાન થી માણસ ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે. શું થઈ શકે? આ તો ટેન્શન ક્યાં રહેશે? ત્યાં કે ડિપેન્ડન્ટ પણ છે. શું છે? ડિપેન્ડન્ટ છે એટલે કે ટેન્શન રહેશે. ડિપેન્ડ ઇન્ડિપેન્ડન્ટ ને ટેન્શન કેવું? જે સ્વતંત્ર છે તેને ટેન્શન કેવું? કેટલી બધી ઘેર સમજ ઉભી થઈ ગઈ છે કે ટેન્શન રહી જીવી શકાય નહીં એવું છે ને. કારણ કે માણસ હોઈ શકે ને વાતે કરી છે. વર્લ્ડમાં કોઈ દાડો એવો કોઈ પણ માણસ હોતો નથી જે ટેન્શન રહીત હોઈ શકે. વાત તો છે ને સાહેબ. પણ હું તમારી પાસે પુરાવો છું. ટેન્શન છવી વસ્તી ટેન્શન બધા ધોળો મારે ને તો ધોળો મારે ગાળો ભળે બધા મારી જાય તો ટેન્શન મને થાય નહીં. એટલે આ માર્ગ બતાવું છું. આ સમજ ભાઈ ટેન્શન રહી જીવન જીવો. અને મારી પાસે એવા છે 30-35 હજાર માણસો જે ટેન્શન રહી બાજુ જીવે સિવાય છે. હા ભાઈ ડેક્ટર મળ્યા હતા ટેન્શન રહી કરી આપ્યા પછી અત્યારે ટેન્શન રહી જીવન જીવે છે. એ ડેક્ટર મળે છે એના વાઈફે ટેન્શન નહીં. એના ઘરમાં ટેન્શન જ નહીં. ખોલવા જાઓ તમે તો આગળ એના કબાટમાં મૂકવા જોવા જાઓ કે તિજોરીમાં પણ ટેન્શન નહીં. અરે તમારે તો છે તે ડોલરે પડ્યા હોય જોડે ટેન્શન નહીં. થપ્યો પડી ભાઈ ડોલિન થપી જોઈએ ટેન્શન નહીં. થપ્યો પડી ભાઈ એટલે ટેન્શન જીવતા જીવન જીવન જીવવાનો રસ્તો જડ્યો નહીં. શું કહ્યું? સાયન્ટિફિક રીતે. બીજી રીતે તો લોકો નકલ કરીને જીવે છે કે પેલો પરણ્યો એટલે હું પરણું અને પેલો પલંગડી આવે તો હું પલંગડી આવું પેલે ઓળી રાખી તો હું ઓળી રાખું જીવન બધું નકલી જીવન જીવે છે, દેખા દેખી દેખા દેખી. આ વાત કરવાથી મય હેલ્પ કરે છે કે ઓટું નુકસાન કરે? નુકસાન કરતી બંધ કરતી બીજી વાત મને કરું ના, નુકસાન કરતી બંધ કરતી એ બીજી વાત બરાબર છે કે બરાબર છે કે ના, પણ હેલ્પ કરતો એટલે કામ તેને તમને કઈ હેલ્પ કરતી છે બરાબર છે તમને કઈ હેલ્પ કરે પડે એને તો વાત કરું નહીં તેને તમે વાત કરો ડાક્ટર શું ફાયદો હેલ્પ માટે હું આવેલો છું તમને અને મારે કઈ તમારી પાસે કોઈ ચીજ જોઈ હતી કારણ કે જેને ટેન્શન રહી થયેલા માણસ ને તમે શું આપો કે એને જરૂર હોય એને આખી દુનિયાનું ફોન આપો તો એનું કામ નું એને ભીખ જ ના હોય કોઈ પ્રકાર માનની ભીખ ના હોય અપમાનની ભીખ ના હોય કીર્તિ ના હોય એનું કોઈ જતું ટેન્શન રહી પુરુષ ને શું જોઈએ સ્ત્રી નો તો વિચાર જ ના આવે સ્ત્રી નો વિચાર જ ના આવે કામ કરે છે તરત કામ કરે કેટલા એન્જિનિયરો છે બધા લોસ એન્જલસ માં કેટલાય છે ડોક્ટરો વાપરો બધા લોસ એન્જલસ માં ડોક્ટર સિરીઝ સિરીઝ વાપરો છો એ કહે છે એ કહેતો એ સિરિયસ છે ડાક્ટર કહેતા ટેન્શન રહી તો ના સિવાય કોઈ પણ રસ્તો થયો દુનિયામાં નથી ટેન્શન રહી મેં કહે તમને રસ્તો કરી આપી હશે બહુ સારું ત્યાં ટેન્શન રહી જીવે છે દવાખાને ચાલે છે આવું સાંભળ્યું નહીં ત્યાં આવી દુકાન હોય એવું ત્યાં જાણ્યું નહીં ઉમાબેન પૂછે છે કે ચેલેન્જ વાળી આપણે જોબ લીધી હોય તો પછી ટેન્શન તો રહેવાનું જ ને ચેલેન્જ વાળી ગમે તે એન્જિનિયરિંગ હોય કે પછી એવી